શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય 9-10 પૃથ્વીની ઉત્પત્તિનો પ્રસંગ, ધ્યાન અને પૂજનનો પ્રકાર તથા સ્તુતિ, પૃથ્વી સાથે શાસ્ત્ર વિપરીત વ્યવહાર કરવાથી નરકોની પ્રાપ્તિનું વર્ણન. નારદજીએ કહ્યું, ભગવાન આપે કહ્યું કે દેવીના નિમેષ માત્રમાં બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય છે અને તે જ પ્રાકૃતિક પ્રલય છે. એ પ્રાકૃતિક પ્રલયમાં પૃથ્વી જળમાં લય પામે છે, બધા જ બ્રહ્માંડો પણ જળમાં ડૂબી જાય છે અને બ્રહ્માદી બધા જીવોના પરમાત્મામાં લય થઈ જાય છે. ત્યારે પૃથ્વી છુપાઈને ક્યાં રહે છે અને સૃષ્ટિ સમયે તે પાછી કઈ રીતે પ્રગટ થાય છે? વળી તે ધન્યવાદને પાત્ર સર્વ માન્ય અને બધાનો આશ્રય થવાનું સૌભાગ્ય તેને ફરીથી કઈ રીતે પ્રાપ્ત થાય છે? પ્રભુ, હવે આ પૃથ્વીનો ઉત્પત્તિનું મંગળ ચરિત્ર, પૃથ્વીની ઉત્પત્તિનું મંગળ ચરિત્ર કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, શ્રુતિ કહે છે કે સૃષ્ટિના આરંભમાં આદિશક્તિ ભગવતી જગદંબાથી જ અખિલ જગતની ઉત્પત્તિ થાય છે અને પ્રલય સમયે જીવો બધા જ તેમનામાં લીન થઈ જાય છે. હવે પૃથ્વીની ઉત્પત્તિની વાત સાંભળો. કેટલાક લોકો કહે છે કે આ પૃથ્વી મધુ અને કેટબના મેદથી ઉત્પન્ન થઈ છે. તેનો ભાવાર્થ એ છે કે તે દૈત્યોના જીવનકાળમાં પૃથ્વી સ્પષ્ટ જોવામાં આવતી ન હતી. તે જ્યારે મરી ગયા ત્યારે તેમના શરીરમાંથી મેદ નીકળ્યો, તે સૂર્યના તેજથી સુકાઈ ગયો, તેથી મેદની નામથી પૃથ્વી ઓળખાવા લાગી. આ મત માટેની સ્પષ્ટતા એ છે કે પહેલા સર્વત્ર પાણી જ હતું, મેદથી માત્ર તેનો સ્પર્શ થયો હતો, તેથી લોકો તેને મેદિની કહેવા લાગ્યા. નારદ, હવે પૃથ્વીના જન્મનું સાચું અને મંગળદાયી કારણ કહું છું. હું પુષ્કર ક્ષેત્રમાં હતો, મહાભાગ ધર્મના મુખેથી મેં જે સાંભળ્યું છે તે જ તમને કહું છું. મહાવિરાટ પુરુષ અનંત કાળથી જળમાં બિરાજે છે તે એ સ્પષ્ટ છે. સમયાનુસાર તેમની અંદર સર્વવ્યાપી સમિષ્ટ મન પ્રગટ થાય છે. મહાવિરાટ પુરુષના બધા જ રૂવાટા તેના આશ્રય બને છે. નારદ, તે જ રૂવાટામાંથી પૃથ્વી નીકળે છે. જેટલા રૂવાટા છે તે બધામાંથી એક એકમાંથી જળ સાથે પૃથ્વી વારંવાર ઉત્પન્ન થઈ જળની ઉપર જેમ સરોવરમાં કમળનું પાન રહે તેમ રહે છે અને પ્રલયકાળ થતા પાછી તેમાં સમાઈ જાય છે. આ જ એનો ક્રમ છે. દરેક બ્રહ્માંડમાં પર્વતો, જંગલો, 7 સમુદ્રો, 7 દ્વીપો, સુમેરુ પર્વત, ગ્રહો, ચંદ્ર, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, શિવજી વગેરે દેવો, પવિત્ર તીર્થો અને ભારત ખંડ જેવા ખંડો હોય છે. આ પૃથ્વી સ્વર્ણમય ભૂમિ છે. તેના પર 7 સ્વર્ગ છે, તેની નીચે 7 પાતાળ છે, ઉપર બ્રહ્મલોક અને તેની ઉપર ધ્રુવલોક છે. નારદ, આ પ્રમાણે આ પૃથ્વી પર અખિલ વિશ્વનું નિર્માણ થયું છે. નિર્માણ થયેલા આ બધા જ વિશ્વ નશ્વર છે. પ્રાકૃત પ્રલય થતા બ્રહ્મા પણ ચાલ્યા જાય છે, માત્ર મહાવિરાટ પુરુષ રહે છે. કારણ કે સૃષ્ટિના આરંભમાં પરબ્રહ્મ શ્રીકૃષ્ણ એમને પ્રગટ કરીને આ કાર્યમાં તેમને નિયુક્ત કર્યા છે. સૃષ્ટિ અને પ્રલય પ્રવાહ રૂપથી નિત્ય છે, એનો ક્રમ નિરંતર ચાલુ રહે છે. પરંતુ મહાવિરાટ પુરુષ સમય પર નિયંત્રણ રાખનારી અદ્રષ્ટ શક્તિને આધીન થઈને રહે છે. પ્રવાહ ક્રમથી પૃથ્વી પણ નિત્ય છે. વરાહ કલ્પમાં એમનો જળમાંથી ઉદ્ધાર થયા પછી દેવતાઓ, બ્રાહ્મણો અને મુનિઓએ પૃથ્વીનું પૂજન કર્યું હતું, ત્યારે ભગવાનનો વરાહ અવતાર થયો હતો. શ્રુતિના મત પ્રમાણે આ પૃથ્વી તેમના પત્ની રૂપે હતા. તેમનાથી મંગળનો જન્મ થયો અને મંગળનો પુત્ર ઘટેશ થયો. નારદે પૂછ્યું, વરાહ કલ્પમાં દેવોએ પૃથ્વીને ક્યાં સ્વરૂપે પૂજી હતી? મૂળ પ્રકૃતિથી પંચીકરણના માર્ગે ઉત્પન્ન થયેલી અને સર્વના આધારરૂપ પૃથ્વી દેવીને વરાહકલ્પમાં સર્વ લોકોએ જે રીતે પૂજી હોય તથા ઉપરના લોકમાં અને નીચેના લોકમાં તેની પૂજાનો જે વિધિ હોય તે હે પ્રભુ મને કહો તથા મંગળના જન્મનું માંગલિક પ્રસંગ પણ વિસ્તારથી કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, ખૂબ પહેલાની વરાહકલ્પની વાત છે. બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન શ્રી હરિ રણ્યાક્ષને મારીને પૃથ્વીને રસાતલમાંથી લઈ આવ્યા. અને તેમને જળ પર એ રીતે મૂકી દીધી જાણે તળાવમાં કમળનું પાન મૂક્યું હોય. તેના પર રહીને બ્રહ્માજીએ સંપૂર્ણ વિશ્વની રચના કરી. પૃથ્વીના અધિષ્ઠાત્રી દેવી એક પરમ સુંદરીના વેશમાં હતા. તેમને જોઈને ભગવાન શ્રી હરિના મનમાં પ્રેમ જાગ્યો. તેઓએ પોતાનું કરોડો સૂર્યનું કાંતિવાળું વારાહ રૂપ પ્રગટ કર્યું. ભગવાન તે દેવી સાથે દેવોના એક દિવ્ય વર્ષ સુધી ક્રીડા કરતા રહ્યા. પછી તેમણે તે દેવીને છોડી દીધા અને પાછા વારાહ રૂપ બિરાજમાન થઈ ગયા. ભગવાને પૃથ્વી દેવીનું ધ્યાન અને પૂજન કર્યું. ધૂપ દીપ નિવેદ્ય સિંદુર ચંદન વસ્ત્ર ફૂલ અને બલિદાન વગેરે સામગ્રીઓથી પૂજા કરીને ભગવાને તેમને કહ્યું. ભગવાન બોલ્યા, હે કલ્યાણી, તમે બધાના આધારરૂપ થાઓ. મુનિઓ, મનુઓ, દેવો, સિદ્ધો તથા દાનવો બધા તમારી પૂજા કરશે. અંબુવાચિકે સિવાયના દિવસોમાં અંબુવાચિકે કહેતા સૌર માનસે આદ્રા નક્ષત્રના પ્રથમ ચરણમાં પૃથ્વી ઋતુમતી રહે છે. આટલા સમયનું નામ અંબુવાચી છે. અંબુવાચિકે સિવાયના દિવસોમાં ગૃહપ્રવેશ, ગૃહારંભ, કૂવો તથા તળાવના નિર્માણ પૂર્વે બધા લોકો મારા વરદાનથી તમારું પૂજન કરશે. જે અજ્ઞાની લોકો તમારી પૂજા નહીં કરે તે નરકના અધિકારી થશે. તે સમયે પૃથ્વી ગર્ભવતી હતા. તે જ ગર્ભથી તેજસ્વી મંગળ નામના ગ્રહની ઉત્પત્તિ થઈ. ભગવાનની આજ્ઞા પ્રમાણે ત્યાં ઉપસ્થિત બધા લોકો પૃથ્વીની ઉપાસના કરવા લાગ્યા. કણવ શાખામાં જણાવેલા મંત્રો દ્વારા તેમણે પૃથ્વી દેવીનું ધ્યાન કરી સ્તુતિ કરી. મૂળ મંત્રથી નિવેદ્ય અર્પણ કર્યું. આ પ્રમાણે ત્રિલોકમાં પૃથ્વીની પૂજા અને સ્તુતિનો ક્રમ આરંભ થયો. નારદજીએ કહ્યું, ભગવાન, પૃથ્વીનું ધ્યાન કઈ રીતે કરવું અને પૂજાનો પ્રકાર શું છે અને તેમનો મૂળ મંત્ર કયો છે? બધા જ પુરાણોમાં ગુપ્ત રહેલા આ પ્રસંગને સાંભળવાની મને તીવ્ર ઈચ્છા થઈ રહી છે, તેથી કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, સર્વપ્રથમ ભગવાન વારાહ નારાયણે પૃથ્વીની પૂજા કરી. તેમના પછી બ્રહ્માજીએ, ત્યાર પછી મુખ્ય મુખ્ય મુનિઓ, મનુઓ અને માનવો દ્વારા પૃથ્વી દેવીની પૂજા થઈ. નારદ, પૃથ્વી દેવીનું ધ્યાન, પૂજન અને મંત્ર જણાવું છું, સાંભળો. ઓમ રેમ શ્રીમ વસુધાયે સ્વાહા. આ મંત્રથી ભગવાન વિષ્ણુએ એમનું પૂજન કર્યું હતું. ધ્યાનનો પ્રકાર આ છે. પૃથ્વી દેવીનું શ્રી વિગ્રહ શ્વેત કમળ જેવું ઉજ્જવળ છે. શરદ ઋતુના ચંદ્ર સમાન મુખવાળા છે. શ્રી અંગ પર ચંદનનો લેપ કર્યો છે. રત્નજડિત અલંકારોથી શણગારેલા, રત્નોના આધારભૂત રત્નોને પોતાની અંદર ધારણ કરવાવાળા, વિશુદ્ધ દિવ્ય વસ્ત્રો ધારણ કરેલા, હાસ્યથી મલખાતા મુખવાળા અને સર્વના ઉપાસ્ય પૃથ્વી દેવીની હું પ્રાર્થના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને બધા લોકોએ પૃથ્વીની પૂજા કરી. બ્રાહ્મણ શ્રેષ્ઠ, હવે કણો શાખામાં પ્રતિપાદિત પૃથ્વી દેવીની સ્તુતિ સાંભળો. શ્રી નારાયણે કહ્યું, ભગવતી જયા, તમે જળનો આધાર છો. તમારામાં જળનું રહેવું સ્વાભાવિક છે. તમે બધાને જળ આપો છો. ભગવાન શ્રી હરિ યજ્ઞ વરાહના રૂપમાં પધાર્યા હતા અને તમે તેમના પત્ની બન્યા હતા. હે જય પામનારા, હે મંગળમય, હે મંગળના આધારભૂત, હે મંગળ મૂર્તિ, હે મંગળ આપનારા, તમે જય આપો. હે મંગળોના ઈશ્વરી, હું મંગળની કામના માટે તમારી સ્તુતિ કરું છું, તેથી કૃપા કરી મને મંગળ પ્રદાન કરો. સર્વના આધારભૂત દેવી, તમે સર્વ જાણનારા અને સર્વશક્તિ સંપન્ન છો. સર્વની અભિલાષા પૂર્ણ કરનારા ભગવતી, હે પુણ્ય સ્વરૂપા, હે પુણ્યોના બીજ રૂપ, હે સનાતનની દેવી, સંસારમાં મને સર્વ ઈચ્છિત પદાર્થો આપો. હે પુણ્યોના આશ્રય રૂપ, હે પુણ્યશાળીઓના સ્થાન રૂપ, હે સંસારમાં પુણ્ય આપનારા, હે સર્વ ધાન્યો આપનારા, હે સર્વ ધાન્યોને પોતાનામાં સમાવનારા, હે સર્વ ધાન્યો રૂપ, હે પૃથ્વી, હે રાજાઓના સર્વ સ્વરૂપ, હે રાજાઓ દ્વારા સન્માનિત, હે રાજાઓને સુખી કરનારા, હે ભૂમિ આપનારા, મને ભૂમિ આપો. સંસ્કૃતમાં સ્તુતિ આ પ્રમાણે છે. શ્રી નારાયણ વાચ, જય જય જય જલાધારે જલજ શીલે જલપ્રદે, યજ્ઞ શુકર જાયે ચ જયં દેહી જયાવહે, मंगले मंगलाधारे मंगल्ये मंगलप्रदे मंगलार्थं मंगलेशे मंगलं देहि मे भवे सर्वाधारे च सर्वज्ञे सर्वशक्ति समन्विते सर्वकाम प्रदे देवी सर्वेष्टं देहि मे भवे पुण्यस्वरूपे पुण्यानां बीजरूपे सनातनी पुण्याश्रये पुण्यवतामालये पुण्यदे भवे सर्वशय्यालये सर्वशस्याढये सर्वशस्येदे सर्वशस्यदे सर्वशस्य हरे काले सर्वशस्यात्मिके भवे भूमे भूमिप सर्वस्वे भूमिपाल परायणे भूमिपानाम सुख करे भूमिं देहि च भूमि दे। स्कंद 9 अध्याय 9 श्लोक 52-28। नारद आ परम पवित्र स्तोत्र छे जे मनुष्य प्रातः काल आ स्तोत्र नो पाठ करशे तेने अनेक जन्म सुधी बलवान चक्रवर्ती राजा थवानो सौभाग्य प्राप्त थशे। आ स्तोत्र वाचनार ने पृथ्वी दान नो पुण्य मळशे। वळे ते मनुष्य पृथ्वी नो दान लीधाना पाप थी रजसोला पृथ्वी ने खोदवाना पाप थी मुक्त थशे। वळे ते पारकी जमीन मां कूवो खोदवाना पाप थी अने पारकी जमीन लई लेवाना पाप थी मुक्त थशे। हे नारद पृथ्वी पर वीर्य त्याग तथा दीवो मुकवानुं जे पाप थाय छे तेनाथी आ स्तोत्र वाचनार मुक्त थाय छे। नारद बोल्या ભગવાન પૃથ્વીનું દાન કરવાથી થતું પુણ્ય અને પૃથ્વીનું દાન લઈ લેવાથી પારકી જમીન લઈ લેવાથી રજસ્વલા પૃથ્વીને ખોદવાથી પૃથ્વી પર વીર્ય ત્યાગ અને પૃથ્વી પર દીવો મૂકવાથી જે જે પાપ થાય છે તે હું સાંભળવા ઈચ્છું છું। હે વેદ વેતાઓમાં શ્રેષ્ઠ પ્રભુ મેં પૂછ્યું છે તેના સિવાયનું જે કઈ પૃથ્વીજન્ય પાપ હોય તે તથા તેના ઉપાય સહિત કહેવાની કૃપા કરો। ભગવાન નારાયણ કહે છે નારદ જે મનુષ્ય કોઈ સુપાત્ર બ્રાહ્મણને એક વેંત જેટલી જમીનનું દાન આપે છે તેને ભગવાન શિવનું મંદિર બનાવ્યાનું પુણ્ય મળે છે। પાકથી ભરપૂર ખેતર જમીનનું બ્રાહ્મણને દાન આપનાર અનાજના જેટલા કણ હોય તેટલા વર્ષો સુધી ભગવાન વિષ્ણુના ધામમાં નિવાસ કરે છે। જે મનુષ્ય ગામ પૃથ્વી અને અનાજનું બ્રાહ્મણને દાન કરે છે તેના પુણ્યથી દાતા અને દાન લેનાર બંને વ્યક્તિ સર્વ પાપોમાંથી મુક્ત થઈ ભગવતી જગદંબાના લોકને પ્રાપ્ત થાય છે। જે પરોપકારી મનુષ્ય ભૂમિદાન કરવા કોઈને પ્રેરણા આપે છે તેને તેના ગોત્રો અને મિત્રો સાથે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે। પોતાની અથવા બીજા કોઈ આપેલી બ્રાહ્મણની જમીન પચાવી પાડનાર વ્યક્તિ સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી કાલસૂત્ર નામના નરકમાં પડે છે। એટલું જ નહીં પરંતુ આવા પાપના પ્રભાવથી તેના પુત્ર પૌત્ર સાપ પાસે પણ પૃથ્વી રહેતી નથી। તે તેજહીન પુત્રહીન દરિદ્ર થઈને ઘોર રોરો નરકનો અધિકારી બને છે। ગોચર જમીન ખેડીને તેમાં પકવેલું અનાજ બ્રાહ્મણને દાનમાં આપે છે તેને આવા નિંદાપાત્ર કર્મ માટે દેવતાઓના 100 વર્ષ સુધી કુંભી પાક નરકમાં જવું પડે છે। ગાયોના વાડાની જમીન તળાવ તથા જવા આવવાના રસ્તાની જમીન ખેડીને અનાજ પકવીને અન્ન દાન કરનાર મનુષ્ય 14 ઇન્દ્રની અવધિ સુધી અસિપત્ર નામના નરકમાં જાય છે। જે કામાદ પુરુષ એકાંતમાં પૃથ્વી પર વીર્ય ત્યાગ કરે છે તે પૃથ્વીના રજકણો હોય તેટલા વર્ષો સુધી રોરવ નરકમાં જાય છે। જે મનુષ્ય રજસ્વલા પૃથ્વી પર ખોદકામ કરે છે તે કૃમિદંશ નામના નરકમાં 4 યુગ પર્યંત રહે છે। જે મનુષ્ય પારકા ખુવામાં અથવા પારકા જળાશયમાં તેના માલિકની રજા વિના કીચડ કઢાવીને જળાશય બનાવી તેમાં સ્નાન કરે છે તેનું બધું ફળ મૂળ માલિકને જ મળે છે અને આવું અનધિકૃત કર્મ કરનાર વ્યક્તિ તપ્તકુંડ નરકમાં જાય છે। ત્યાગનીથી દાજતો રહી 14 ઇન્દ્રોના કાર્યકાળ સુધી રહે છે। જે મૂઢ મનુષ્ય બીજાની જમીન પર ભાડું આપ્યા વિના જમીનના માલિકને અથવા માલિક જીવતો હોય તો તેના પિતૃ અને પિંડ આપ્યા વિના શ્રાદ્ધ કરે છે તે અવશ્ય નરકમાં જાય છે। શિવલિંગ ભગવતીની મૂર્તિ શંખ યંત્ર શાલિગ્રામનું જળ ફૂલ તુલસીદળ જપમાળા ફૂલની માળા કપૂર ગોરોચન ચંદનનું લાકડું રુદ્રાક્ષની માળા દર્ભના મૂળિયા પુસ્તક અને યજ્ઞોપવિત આ વસ્તુઓને જમીન પર મૂકનાર મનુષ્યનો નરકમાં વાસ થાય છે. ગાંઠોવાળી જનોઈની સર્વ વર્ણોએ પૂજા કરવી અત્યંત આવશ્યક છે. ભૂકંપ અથવા ગ્રહણ વખતે જમીન ખોદવાથી બહુ પાપ લાગે છે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી બીજા જન્મમાં વિકલાંગ થવું પડે છે. પૃથ્વી પર બધાના ભવન બન્યા હોય એનું નામ ભૂમિ છે. કશ્યપના પુત્રી હોવાથી કાશ્યપી તથા સ્થિર રૂપ હોવાથી સ્થિરા કહેવાય છે. હે મહામુનિ, વિશ્વને ધારણ કરવાથી વિશ્વમ ભરા અનંત રૂપ હોવાથી અનંતા તથા પૃથ્વીની કન્યા હોવાથી અથવા સર્વત્ર રહેલી હોવાથી એનું નામ પૃથ્વી પડ્યું છે. અધ્યાય 9-10 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.